શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 94 12 મહિનાઓના અષ્ટમી સંબંધી વ્રતોની વિધિ અને મહિમા સનાતનજી કહે છે. હે નારદ, ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમીએ ભવાનીનો જન્મ થયો હોવાનું કહેવાય છે. તે દિવસે પરિક્રમા કરીને તેમની યાત્રાનો મહાન ઉત્સવ કરવો જોઈએ. તે દિવસે જગદંબાના દર્શન મનુષ્યને માટે સર્વ પ્રકારે આનંદદાયી છે. તે દિવસે અશોક પુષ્પની કળી અશોક કલિકા ખાવાનું વિધાન છે. જે લોકો ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમીએ પુનર્વસુ નક્ષત્રમાં અશોકની 8 કળીઓનું પાન કરે છે તેઓ કદી રોગગ્રસ્ત થતા નથી. તે દિવસે રાત્રે દેવીની પૂજાનું વિધાન હોવાથી તે તિથિ મહાઅષ્ટમી પણ કહેવાય છે. વૈશાખ માસના શુક્લની અષ્ટમી તિથિએ સ્નાન કરીને ઉપવાસ કરવો અને અપરાજિતા દેવીને જટામાસી તથા ખસ મિશ્રિત જળથી સ્નાન કરાવીને ગંધ વગેરેથી તેમનું પૂજન કરવું. પછી ખાંડથી તૈયાર કરેલા નૈવેદ્યનો ભોગ ધરાવવો. બીજા દિવસે નોમના દિવસે પારણા કરતા પહેલાં કુમારી કન્યાઓને દેવીના ખાંડથી બનાવેલા પ્રસાદનું ભોજન કરાવવું. હે બ્રહ્મન, આ પ્રમાણે કરનાર મનુષ્ય દેવીની કૃપાથી જ્યોતિર્મય વિમાનમાં બેસીને પ્રકાશમય સૂર્યની જેમ દિવ્યલોકમાં જાય છે. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ભગવાન ત્રિલોચનની પૂજા કરીને મનુષ્ય સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને એક કલ્પ પર્યંત શિવલોકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય જ્યેષ્ઠ શુક્લ અષ્ટમીએ દેવીની પૂજા કરે છે તે ગંધર્વો અને અપ્સરાઓ સાથે વિમાનમાં વિચરણ કરે છે. અષાઢ માસના શુક્લ પક્ષની અષ્ટમીએ હળદર મિશ્રિત જળથી સ્નાન કરીને તેવા જ જળથી દેવીને પણ સ્નાન કરાવીને વિધિપૂર્વક પૂજન કરવું. ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરાવીને કપૂર અને ચંદનનો લેપ કરવો. ત્યાર પછી ખાંડથી તૈયાર કરેલ નૈવેદ્ય અર્પણ કરીને દેવીને આચમન કરાવવું. પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને સુવર્ણ અને દક્ષિણા આપવી. પછી તેમને વિદાય કરીને સ્વયં મૌન રહીને ભોજન કરવું. આ વ્રતનું પાલન કરીને મનુષ્ય દેવીલોકમાં જાય છે. શ્રાવણ શુક્લ અષ્ટમીએ વિધિપૂર્વક દેવીનું યજન કરીને દૂધથી તેમને સ્નાન કરાવવું અને મિષ્ટાન્ન નિવેદન કરવું. પછી બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને સ્વયં ભોજન કરીને વ્રતની સમાપ્તિ કરવી. આ વ્રત સંતાનની વૃદ્ધિ કરનારું છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ દશાફળ નામક વ્રત હોય છે. અમાવસ્યા સુધીનો માસ માનનારોની દ્રષ્ટિએ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી કહેવામાં આવે છે. જે લોકો પૂર્ણિમા સુધી મહિનો માને છે તેમની દ્રષ્ટિએ અષ્ટમી ભાદ્રપદ કૃષ્ણ પક્ષમાં આવે છે. તે દિવસે ઉપવાસ વ્રતનો સંકલ્પ કરીને સ્નાન અને નિત્યકર્મ કરીને કૃષ્ણ તુલસીના 10 પાનથી કૃષ્ણાય નમઃ, વિષ્ણવે નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ, ગરુડધ્વજાય નમઃ, દામોદરાય નમઃ, ઋષિકેશાય નમઃ, પદ્મનાભાય નમઃ, હરયે નમઃ, પ્રભવે નમઃ આ 10 નામોનું ઉચ્ચારણ કરીને દરરોજ ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવું. ત્યાર પછી પરિક્રમા કરીને નમસ્કાર કરવા. આ પ્રમાણે આ ઉત્તમ વ્રત 10 દિવસ સુધી કરવું. એના આદિ મધ્ય અને અંતમાં શ્રીકૃષ્ણ મંત્ર વડે અગ્નિમાં ચરુ દ્વારા 108 આહુતિ આપવી. હોમના અંતમાં વિદ્વાન પુરુષે વિધિ અનુસાર સારી રીતે આચાર્યની પૂજા કરવી. સોનું ચાંદી તાંબુ વાંસ અથવા માટીના પાત્રમાં સોનાનું સુંદર તુલસીદળ બનાવીને રાખવું. સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણની સોનાની પ્રતિમા પણ સ્થાપિત કરીને તેની વિધિપૂર્વક પૂજા કરવી અને વસ્ત્ર તથા આભૂષણોથી વિભૂષિત વાસરડા સહિત ગાયનું દાન કરવું. 10 દિવસ સુધી દરરોજ ભગવાન શ્રીકૃષ્ણને 10 પુરીઓ અર્પણ કરવી. તે પુરીઓ વ્રતી પુરુષે વિધિજ્ઞ બ્રાહ્મણને આપી દેવી અથવા તેનું સ્વયં ભોજન કરવું. હે દ્વિજોત્તમ, 10મા દિવસે યથાશક્તિ સહ્યાદાન કરવું. ત્યાર પછી દ્રવ્ય સહિત સોનાની મૂર્તિ આચાર્યને સમર્પિત કરવી. વ્રતના અંતમાં 10 બ્રાહ્મણોને દરેકને 10 પુરીઓ આપવી. આ પ્રમાણે 10 વર્ષ સુધી ઉત્તમ વ્રતનું પાલન કરીને વિધિપૂર્વક ઉપવાસ કરવાથી મનુષ્ય સંપૂર્ણ કામનાઓથી સંપન્ન થઈ જાય છે અને અંતમાં ભગવાન શ્રીકૃષ્ણનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. આજ કૃષ્ણ જન્માષ્ટમી તિથિ છે જે મનુષ્યના સર્વે પાપોને હરી લેનારી છે. શ્રી કૃષ્ણના જન્મના દિવસે માત્ર ઉપવાસ કરવાથી જ મનુષ્યના 7 જન્મોના પાપ નાશ પામે છે. વિદ્વાન પુરુષ ઉપવાસ કરીને નદી વગેરેના નિર્મળ જળમાં તલમિશ્રિત જળથી સ્નાન કરે, પછી ઉત્તમ સ્થાનમાં બનાવેલા મંડપની અંદર એક મંડલ બનાવે. તે મંડલના મધ્યભાગમાં તાંબા કે માટીનો કળશ સ્થાપિત કરે, તેની ઉપર તાંબાનું પાત્ર મૂકવું. તે પાત્રમાં 2 વસ્ત્રોથી ઢાંકેલી શ્રીકૃષ્ણની સુવર્ણમયી પ્રતિમા સ્થાપિત કરવી, પછી વાદ્ય વગેરે ઉપચારો દ્વારા હૃદયપૂર્વક તેની પૂજા કરવી. કળશની ચારે બાજુ પૂર્વાદિ ક્રમથી દેવકી, વસુદેવ, યશોદા, નંદ, વ્રજ, ગોપગણ, ગોપીઓ તથા ગાયોની પૂજા કરવી. ત્યાર પછી આરતી કરીને અપરાધ ક્ષમા કરાવીને ભક્તિપૂર્વક પ્રણામ કરવા. ત્યાર પછી અડધી રાત્રિ સુધી ત્યાં જ રહેવું. અડધી રાત્રે ફરીથી શ્રીહરિને પંચામૃત તથા શુદ્ધ જળથી સ્નાન કરાવીને ગંધ પુષ્પ વગેરેથી ફરી તેમની પૂજા કરવી. હે નારદ, ધાણા, અજમો, સૂંઠ, ખાંડ અને ઘીનો નૈવેદ્ય તૈયાર કરીને તેને ચાંદીના પાત્રમાં મૂકીને ભગવાનને અર્પણ કરવા. પછી દશા અવતાર ધારી શ્રીહરિનું ચિંતન કરતા રહીને ફરી આરતી કરીને ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રમાને અર્પણ કરવા. ત્યાર પછી દેવેશ્વર શ્રીકૃષ્ણની ક્ષમા પ્રાર્થના કરીને વ્રતી પુરુષે પુરાણના સ્તોત્ર પાઠ અને ગીત વાદ્ય વગેરે કાર્યક્રમો દ્વારા રાત્રિનો શેષ ભાગ વ્યતીત કરવો. ત્યાર પછી પ્રાતઃકાળે શ્રેષ્ઠ બ્રાહ્મણોને મિષ્ટાન્ન ભોજન કરાવવું અને તેમને પ્રસન્નતાપૂર્વક દક્ષિણા આપીને વિદાય કરવા. ત્યારબાદ ભગવાનની સોનાની પ્રતિમાને સુવર્ણ ધેનુ અને ભૂમિ સહિત આચાર્યને દાન કરવું. પછી બીજી દક્ષિણા આપીને તેમને વિદાય કર્યા પછી સ્વયં પણ સ્ત્રી, પુત્ર, સુહૃદ તથા સેવકો સાથે ભોજન કરવું. આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય શ્રેષ્ઠ વિમાન પર બેસીને સાક્ષાત ગોલોકમાં જાય છે. આ જન્માષ્ટમી જેવું બીજું કોઈ વ્રત ત્રણે લોકમાં નથી, જેનું અનુષ્ઠાન કરવાથી કરોડો એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે. ભાદ્રપદ શુક્લ અષ્ટમીએ મનુષ્ય રાધાવ્રત કરે, એમાં પણ પૂર્વવ્રત કળશની ઉપર સ્થાપિત શ્રી રાધાની સુવર્ણમય મૂર્તિનું પૂજન કરવું જોઈએ. મધ્યાહન કાળમાં શ્રી રાધાજીનું પૂજન કરીને એક ભોગતા રહેવું, પછી બીજા દિવસે ભક્તિપૂર્વક સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવીને આચાર્યને તે પ્રતિમાનું દાન કરવું, પછી સ્વયં ભોજન કરવું. આ પ્રમાણે આ વ્રતને સમાપ્ત કરવું જોઈએ. હે બ્રહ્મર્ષિ, વ્રતી પુરુષ વિધિપૂર્વક આ રાધાષ્ટમી વ્રત કરે તો તે વ્રજનું રહસ્ય જાણી લે છે તથા રાધા પરિકરોમાં નિવાસ કરે છે. આ જ તિથિને દુર્વાષ્ટમી વ્રત પણ કહે છે. પવિત્ર સ્થાનમાં ઉગેલી ધરો પર શિવલિંગની સ્થાપના કરીને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, દહીં, અક્ષત અને ફળ વગેરે દ્વારા ભક્તિપૂર્વક તેમની પૂજા કરવી. પૂજાના અંતમાં એકાગ્રતાથી અર્ધ આપવો. ત્યારબાદ પરિક્રમા કરીને ત્યાં જ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા, ઉત્તમ ફળ તથા સુગંધિત મિષ્ટાન આપીને વિદાય કરવા. પછી સ્વયં ભોજન કરીને પોતાને ઘેર જવું. હે વિપ્રવર, આ પ્રમાણે આ દુર્વાષ્ટમી મનુષ્યને માટે પુણ્યપ્રદ અને તેમના પાપોને હરી લેનારી છે. આ ચારે વર્ણ અને વિશેષત સ્ત્રીઓને માટે અવશ્ય કરવાનું વ્રત છે. હે બ્રહ્મન, જ્યારે અષ્ટમી જ્યેષ્ઠ નક્ષત્રથી યુક્ત હોય ત્યારે તે જ્યેષ્ઠ અષ્ટમી કહેવાય છે. આ તિથિથી લઈને 16 દિવસ સુધી મહાલક્ષ્મીનું વ્રત હોય છે. પ્રથમ આ પ્રમાણે સંકલ્પ કરવો, કરિષ્યે અહમ મહાલક્ષ્મી વ્રતમ તે તત્પરાયણ તદવિગ્રેન મે યાતુ સમાપ્તિમ તત્પ્રસાદત. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 170 શ્લોક સંખ્યા 55. અર્થાત, હે દેવી, હું તમારી સેવામાં તત્પર થઈને તમારા મહાલક્ષ્મી વ્રતનું પાલન કરીશ. તમારી કૃપાથી આ વ્રત નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય. આમ કહીને જમણા હાથમાં 16 તંતુ અને 16 ગાંઠોવાળો દોરો બાંધવો. ત્યારથી વ્રતી પુરુષે દરરોજ ગંધ વગેરે ઉપચારોથી મહાલક્ષ્મીની પૂજા કરવી. પૂજાનો આ ક્રમ આશ્વિન કૃષ્ણ અષ્ટમી સુધી ચાલુ રાખો. વ્રત પૂરું થઈ ગયા પછી વિદ્વાન પુરુષે તેનું ઉદ્યાપન કરવું. વસ્ત્રો બાંધીને એક મંડપ બનાવો. તેની અંદર સર્વતોભદ્ર મંડળની રચના કરવી અને તે મંડળમાં કળશ સ્થાપન કરીને દીવો પ્રગટાવવો. પછી પોતાના હાથનો દોરો ઉતારીને કળશની નીચે મૂકી દેવો. ત્યાર પછી સોનાની 4 પ્રતિમાઓ બનાવડાવી. તે બધી જ મહાલક્ષ્મી સ્વરૂપા હોય. પછી પંચામૃત અને જળથી તેમને સ્નાન કરાવીને તથા 16 ઉપચારથી વિધિપૂર્વક પૂજા કરીને ત્યાં જાગરણ કરવું. ત્યારબાદ અડધી રાત્રિના સમયે ચંદ્રોદય થાય ત્યારે શ્રીખંડ વગેરે દ્રવ્ય વડે વિધિપૂર્વક અર્ધ્ય અર્પણ કરવો. આ અર્ધ ચંદ્રમંડળમાં સ્થિત મહાલક્ષ્મીના ઉદ્દેશ્યથી આપવો જોઈએ. અર્ધ આપ્યા પછી મહાલક્ષ્મી દેવીની પ્રાર્થના કરવી અને પછી વ્રત કરનારી સ્ત્રીઓને ક્ષત્રિય બ્રાહ્મણોની પત્નીઓનું કંકુ કાજળ વગેરે સૌભાગ્ય સૂચક દ્રવ્યો વડે પૂજન કરીને તેમને ભોજન કરાવવું. ત્યાર પછી બીલી કમળ અને ખીરની અગ્નિમાં આહુતિ આપવી. હે બ્રહ્મન, ઉક્ત વસ્તુઓના અભાવમાં માત્ર ઘીની આહુતિ આપવી. ગ્રહોને માટે સમિધા અને તલના હવન કરે. સર્વ રોગોની શાંતિના ઉદ્દેશ્યથી ભગવાન મૃત્યુંજયને માટે પણ આહુતિ આપવી જોઈએ. ચંદન, તાલપત્ર, પુષ્પમાળા, અક્ષત, દુર્વા, લાલસૂતર, સોપારી, નારિયળ તથા નાના પ્રકારના ભક્ષ્ય પદાર્થો બધું નવા સુપડામાં મૂકવું. દરેક વસ્તુઓ 16 સંખ્યામાં હોવી જોઈએ. તે બધી વસ્તુઓને બીજા સુપડાથી ઢાંકી દેવી. ત્યાર પછી વ્રતી પુરુષે નીચેનો મંત્ર બોલીને ઉપરોક્ત બધી વસ્તુઓ મા લક્ષ્મીને સમર્પિત કરી દેવી. શિરોદારણ વસંભૂતા લક્ષ્મીસ્વંદ્ર સહોદરા. લક્ષ્મીસ્વંદ્ર અથવા તો લક્ષ્મીશ્ચંદ્ર સહોદરા. વ્રતે નાનેન સંતુષ્ટા ભવતાદી વિષ્ણુવલ્લભા. નારદ પુરાણ પૂર્વ ભાગ ચાર અધ્યાય 170 શ્લોક સંખ્યા 70-71. અર્થાત શિરસાગરમાંથી પ્રગટ થયેલા ચંદ્રમાના સહોદર ભગિની શ્રી વિષ્ણુવલ્લભા મહાલક્ષ્મી આ વ્રત દ્વારા પ્રસન્ન થાઓ. પૂર્વોક્ત 4 પ્રતિમાઓ ક્ષત્રિય બ્રાહ્મણને આપી દેવી. અહીંયા ક્ષત્રિય નથી પણ ક્ષત્રિય બ્રાહ્મણ છે. ત્યાર પછી 4 બ્રાહ્મણ અને 16 સૌભાગ્યવતી સ્ત્રીઓને મિષ્ટાનનું ભોજન કરાવીને દક્ષિણા આપીને તેમને વિદાય કરવા. પછી નિયમ સમાપ્ત કરીને પોતાના ભાઈબંધુઓ સાથે ભોજન કરવું. હે વિપ્રવર, આ મહાલક્ષ્મી વ્રત છે. આનું વિધિપૂર્વક પાલન કરીને મનુષ્ય આલોકના ઇષ્ટભોગોનો ઉપભોગ કર્યા બાદ ચિરકાળ સુધી લક્ષ્મીલોકમાં નિવાસ કરે છે. હે વિપ્રવર, આશ્વિન માસના શુક્લ પક્ષમાં જે અષ્ટમી આવે છે તેને મહાષ્ટમી કહેવામાં આવે છે. તે દિવસે બધા ઉપચારો વડે દુર્ગાજીનું પૂજનનું વિધાન છે. જે મહાષ્ટમીએ ઉપવાસ અથવા એક ભોગતા વ્રત કરે છે તે સર્વ પ્રકારનો વૈભવ પ્રાપ્ત કરીને દેવતાની જેમ ચિરકાળ સુધી આનંદમગ્ન રહે છે. કાર્તિક કૃષ્ણ પક્ષમાં અષ્ટમીને કરકાષ્ટમી નામક વ્રત કહેવામાં આવ્યું છે. તેમાં યત્નપૂર્વક ઉમા સહિત ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. જે સર્વગુણ સંપન્ન પુત્ર અને નાના પ્રકારના સુખની અભિલાષા રાખે છે તે વ્રતી પુરુષે ચંદ્રોદય થાય ત્યારે સદા ચંદ્રમાને અર્ધ્ય આપવો જોઈએ. કાર્તિકના શુક્લ પક્ષમાં ગોપાષ્ટમીનું વ્રત હોય છે. તે વ્રતમાં ગાયોની પૂજા કરવી, ગોગ્રાસ આપવો, ગાયોની પરિક્રમા કરવી, ગાયોની પાછળ પાછળ ચાલવું અને ગાયોનું દાન કરવું જોઈએ. જે સમસ્ત સંપત્તિઓની કામના રાખે છે તેણે ઉપયુક્ત કાર્ય અવશ્ય કરવા જોઈએ. માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ અનધાષ્ટમી વ્રત હોય છે. તેમાં અનેક પુત્રોથી યુક્ત અનગ અને અનઘા આ બંને પતિ પત્નીની દર્ભની પ્રતિમા બનાવવામાં આવે છે. તે યુગલ જોડીને છાણથી લીપેલા શુભ સ્થાનમાં સ્થાપિત કરીને ગંધ પુષ્પ વગેરે વિધિથી ઉપચારો વિવિધ ઉપચારોથી તેમની પૂજા કરવી. પછી બ્રાહ્મણ પતિ પત્નીને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરે. સ્ત્રી અથવા પુરુષને વિધિપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી ઉત્તમ લક્ષણોથી યુક્ત પુત્ર પ્રાપ્ત થાય છે. માર્ગશીર્ષ શુક્લ અષ્ટમીએ કાળ ભૈરવની સમીપમાં ઉપવાસપૂર્વક જાગરણ કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. પોષ શુક્લ અષ્ટમી અષ્ટકા નામક શ્રાદ્ધ પિતૃઓને 1 વર્ષ સુધી તૃપ્તિ આપનારું અને વંશવૃદ્ધિ કરનારું છે. તે દિવસે ભક્તિપૂર્વક શિવજીની પૂજા કરીને માત્ર ભક્તિનું આચરણ કરતા રહીને મનુષ્ય ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરી લે છે. માઘ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારી ભદ્રકાળી દેવીની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ. જે સંતતિનું ક્ષેમ કુશળ તથા વિજયની પ્રાપ્તિ ઈચ્છે છે તેણે માઘ માસના શુક્લ પક્ષની અષ્ટમીએ ભીષ્મજીનું તર્પણ કરવું જોઈએ. હે બ્રહ્મન, ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ વ્રતી પુરુષે સમસ્ત કામનાઓની સિદ્ધિને માટે ભીમાદેવીની આરાધના કરવી. ફાલ્ગુન શુક્લ અષ્ટમીએ ગંધ વગેરે ઉપચારો વડે શિવ પાર્વતીની સારી રીતે પૂજા કરીને મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓનો અધીશ્વર થઈ જાય છે. દરેક મહિનાના બંને પક્ષોની અષ્ટમીના દિવસે વિધિપૂર્વક શિવ અને પાર્વતીની પૂજા કરીને મનુષ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. અધ્યાય 94 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.